ભાવ કોણ રાખે કારણ વિઘાટ વાળા હોય છે આટલું જ છે મુખ્ય સમજી નીકળી જાય પેલો અનુભવ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય, પેલો પ્રત્યક્ષ અનુભવ થાય, માર ખાવો પડે એમ સમજે ને. હવે જે રસ્તે નીકળે ને એ રસ્તે કાઢવી છે, સમજી લઈ જાય કે માર ખાઈ જાય, પણ જવી જોઈએ. મારે કોણ મારે આપડે એવું કે પાસે આપડે સાહેબ લડે ને એવું થાય કે ના હું ખોટું કરું ને તો લડે છે તો આવતું જ નથી. બે દાડા દેખાય, ત્રણ દાડા દેખાય, તો અત્યારે બધા બે ત્રણ દાડા મુશ્કેલી હોય એની અડચણ હોય તો આપણે શું કરે માસ કઈ લુટો હોય તેને ફેરે તો આવડે, તો જ્ઞાની હોય તેનું ફેરેલું છે. લુચ્ચો હોય ને આવડે તો જ્ઞાની ને આવડે, લુચ્ચો તેરેલું છે ને એને સાથ માટે બરાબર. અને જ્ઞાની પેલા નો હિત ના થાય તેટલા માટે ફેરી ના પેલા નો હિત ના થાય. પછી કઈ દખો છે કેટલા જણ સમજ આવું કરે તો તમે એકલી તલાવડી એકલો દેડ એકલી તલાવડી નાતે જુદી છે નથી આપવાની કેમ ભાઈ કેમ ભાઈ તમારે ના જે તમને કશું પૂછાવે અમારે તો હું ચાલો અને અમદાવાદ છે દાદાની માતા ઉતાર છે એને ખબર નથી કે એર થયું ને મારે એવું એર કન્ડિશન જોઈએ છે કે તારે કે એર કન્ડિશન હોય તો પણ સત્ય જતી ખતે તો મોટી એર કન્ડિશન હોય છે એવું જોઈએ ભગવાને કહ્યું તાકા પીયા ના જરા કઈ તા જઈને આખું જે બાવીસ પ્રકારે કરી જાય તો હું ના પાડું છું હું કહેતો નહીં એ કહું તો તમે કપડા ગભરાઈ જાઓ એના કરે ના કરો આવે છે આ તાપ છે આ છે ભવન છે ના વધારે શું કહીએ શરીર સુખ ફરે છે ને શરીર જીવ માત્ર સુખ ફરે છે ને બાજુ આપણે ના કરવાનું આપણે અંદર સુખ મળ્યું છે ના બધું નિર્વાનું હોય ના મળ્યું ના મળ્યું હોય જેને ના અંદર મળ્યું હોય તો મહેતા સાહેબ શું કે મહેતા સાહેબ શું કે અંદર મળ્યું હોય તેના બાજુ ના હોય ત્યારે ત્યારે અંદર મળ્યું હોય ના મળ્યું ત્યારે કહેવા નથી અમારું પંખ મારતો જ હોય ત્યારે પંખ કેટલાક કેટલા રાજ્ય પ્રદર્શ પણ માણસ માં રે જો આ ભગવાન બાવીસ પ્રકાર ના પડી ગયા લગી ગયો ને હા એ તો તમે હું ના કે એ તો હું તમને કહેતો જ નહીં ફક્ત તમારે આપતું ને આવું છે અને તમારો ઉપયોગ પણ કરે છે એટલે ઉપયોગ પછી બાજુ બાર ગમે છે ઉપયોગ બાજુ બાર દાદા પંખો એની મારે ચાલતો એને અટકલ ના કરતો પણ એની આમાં સુખ કેવું માનજો નહીં એર કન્ડિશન માંથી બહાર નીકળ્યા માણસ ની સ્થિતિ શું થતી છે કે આ તો કોને પંખા પંખા કોને એમને માટે શોધ ખોળો આપડે પછી આપડે કહે છે આપડે તો પેલા હલાવાળા હતા રાજા નતા બીજે બધું અંતર પંખા હોય સાધા તે એ જીત્યો હોય તો પંખા ને મેં પાંચ કરતો પંખો અને ગુજરાત તો બધી રીતે તમને હેલ્પ કરી રહી છે બધી રીતે જયારે પવનની જરૂર ધીમો પવન આવે અને પછી પછી નો જરૂર નીકળવો જોઈએ નીકળવા દે પછી આ કુદરતી જીવન જીવીએ તેને શું આ તો આપડે ધંધાંગર નથી રહ્યા આ તો એક ગાણા હતા અને તેમ છતાં આપડે ના નથી કેતા એમ ભલે તારું બાહ્ય હોય ને તો એ તું બાહ્ય પણ હું આત્મા છે ભાંગે છે બઉ થઈ ગયું કોઈ વાંધો નથી પણ થોડું આગળ વધારે વાંધો છો હે માટે ભરો. જે વસ્તુ તારા ઘરની અંદર જે કઈ વસ્તુઓ હોય છે, દરેક વસ્તુ એ જયારે ખોટ થઈ જાય છે, એ ખોટ થઈ જાય છે, બગડી જાય છે, તારા આખો જીવ બીવું આત્મા બધો એમાં જતો રહે છે. ઘરમાં જે વસ્તુઓ હોય છે બધી, એ જયારે બગડી જાય ત્યારે આખો આત્મા એમાં જતો રહે. ફ્રીજ છે, ફ્રીજ. હવે આ તો મારી વાત કરું, એ 70 વાર સુધી ચાલ્યું, ખબર નથી 70 વાર પછી ફ્રીજ આવ્યું, એક દાડો બગડ્યું એટલે આખું ઘર ઉતારી ગયું. અહીંથી જઈએ જાય બગડી ગયો એ ભલે આજુબાજુ વાળા બધા નહીં તો આટલો બધા બધું એમો પેલા કરીતા મહાન ભક્ત હતો, મહાન ભક્ત તે જમાના નો જ્ઞાની ભક્ત ગણાતો હતો, એટલે બુદ્ધિ જન્ય જ્ઞાન, બુદ્ધિ જન્ય જ્ઞાન. તો છે પછી બોલી ઉઠ્યો કે ભૂખ લગે એટલે કશું નહીં જુએ, જ્ઞાન ધ્યાન સર રોટી સહજ કમેરા સુરભાઈ સાધુ આગ્રભાઈ પોટીમાં એકરભાઈ પોટી બોલે ને પછી આગળ નાખું જ્ઞાન થયું નથી. અને તમને થાય એ તો ભાઈ છે કે આ બધી આપો છો, બધી આપો છો. અને જયારે ઉપયોગ માં હતા કશું રચનું ઉપયોગ માં ક્યારે ના રહે કે આ ગરમી છે. હવે છોકરો પેપર માં પરીક્ષા લખતો, પરીક્ષા પેપર લખ્યો ને અને પંદર બંધી ગયા ખબર ના. હા, વકીલો નું જે કામકાજ ચાલતું હોય અને જેમ બરોબર સાંભળતા હોય કે પંખા બંધી ગયા ખબર ના. હા તો નવરાશ પડ્યો ખબર પડી એને બાકી ઉપયોગ કે છતાં હું તો વાંધો ના પાડું પણ કઈ કરજો પાંચ જાણી લાગ્યો કે વસ્તુ ભૂલ લાગી હું કઈ નથી કર્યો તેવું નથી હું ફેરવું કારણ કટે પડી ગઈ પડી ગયા એમાં થોડી થોડી બાદ બાદ કરતા કરતા કરતા કરતા પછી મૂળ થી કહેવાય. કેટલીક વસ્તુ તો નેસેસિટી જેવું થઈ ગયું છે, કેટલીક વસ્તુ નેસેસિટી જેવું થઈ ગયું છે. હા, બુટકારી ભરીએ, બુટકારી ભરીએ અને પછી એક કોઈ ઘર બુટ રસ્તા કોઈ બારડિયા લઈ ગયા અને પછી એક તરીકામ ફરવાનું થાય ખરા રેત પર ફી રજા થાય. ખેડૂતના જે પક્ષ છે ને તે ફીટ જ થઈ જાય છે અને કંઈ થાય નહીં. ખરું નિયમ છે કે જયારે નિયમ નો કેમ લાભ ના ઉઠાવો, નિયમ જ થયો. તમે સ્વતંત્ર છો, કુદરત તમારે આધીન છે, તમે કુદરત ને હરાવી બનાવો છો. મેં આપણી મારી સ્વતંત્ર ને જોયેલી છે, અનુભવી છે, ત્યાં પછી મને જ્ઞાન થયેલું સંપૂર્ણ સ્વતંત્ર. આ કુદરત કુદરત તો હા મદદ ત્યાં છે. તમે કહો તમારે કહેવામાં છે, અમારે ઠંડાકમાં હોવ હવે પવન આવે સાધુ સાત ચાલે હું ત્યાં ભૂલચૂક ખાઈ ગઈ છું ટાઈમ કરી દેજા. એટલી બધી મનુષ્યોની દાહો કરે છે કે દેવોને જે દાહો કરે છે તે દાહો કરે છે, ભગવત તો નહીં આવતી. અને પછી ભગવાન કહે છે તું શું સમજે મહેતા સાહેબ જ્ઞાન નથી આ તો તમે અત્યારે નબળા અધિકાર કર્યા છો, પણ જ્ઞાન ના હોય તો શું થાય પાછળ પડે હે મોટું બ્લન્ડર છે. મહેતા સાહેબ શું સંજોગો થયા હોય બેન જોડે, શું થયું હોય, કઈ બીજા છોકરા શું થયું હોય, અને તે સંજોગમાં મહેતા સાહેબ ની પરિસ્થિતિ માહિતી ના પાયા મને કઈ એમના મન તો ભાવ બગડ્યા છે તારી માં આવી લાગે આવું બોલે અમને તો અમે આ હું ઓળખી લઈએ જતી લઈને અને એક અભાવ દેખ્યો અને આપડે કોઈ કે છે આજ મારો સાહેબ ભૂલમાં નતો ભૂલમાં એ ભૂલ કહેવાય ઘણા આપડા લોકો હે આ તારી નહીં જવાનું કે છે ત્યાં પછી મેં એને કહીને ખબર કરી મેં તો બંધ ટેકાલ હતા વિચારજો હું જો કરતા સંજો બનાવી આ પણ આવું કરેલા નથી પણ સંજો બનાવી કરતા મગજ તેમને થઈ ગયું છે એવું સર વિચારજો આવું કીધું છે આમ કે મા છે વિજ્ઞાન તો જાણે આપણે કામ નહીં આવે તો બધું તમે લખેલો લોકો તમારે આરોપ જ ચડાયા કરતો કોઈનો ગુનો છે જ નહીં ગુનો તમારો જ છે બધા કામ લાગે ને વાત ભાઈ લાગે હે સારી નથી માર તો ઓળખી રહ્યો છે કે આ માર કેવો છે આમાં પ્રગતિ ના થાય મારી આમ કરતા કરતા માણસ એકલો આવ્યો છે એકલો પડી જાય તમારે પારો વધી ગઈ છે. અને રાતે દેવાય ગઢડી વાગે તો એ ખુશ તેને ઉકેલતા હતું. અને રાતે દેવાય કોઈ ગઢડી ગગડાય આપડે નાખે પછી શું થાય છે નફર થઈ જાય છે પછી એ ફોન નીચે મૂકી રાખે ને ફોન કરે નહીં તૈયાર હોય તેમ ના કીધું કે આપણે લાગે મારી ના પણ બે દાડા બગડે ને રાતે મન કરી જોડાય કાગળ ગાડી માં જતો તે સુરત ના સ્ટેશને ત્યાં આવે, વલસાડ સ્ટેશને ત્યાં આવે, આપડે મહાત્મા વલસાડ ને થાય ત્યાં કરે શું ખોટું નહીં, પણ અહીં પણ ચા પાસે અહીં તરી લઈ આવે ને ચા પાસે મારા તાર પામી ઘોડા ગાડી પેલા તમે નાફો બધા આવતા હતા ને ઘોડા ગાડી માં તરસાલી પેલા તમે નાફો બધા હાથે આવતા હતા ને કેટલા ભેગા થઈ જતા હતા ઘોડા ગાડી જોવા માટે તે વખતે નવાઈ લાગતી હતી ને તરતા ઘોડા ગાડી લઈને આવતા હતા ને દાદા તમે સામાન્ય રીતે જીવન જીવે છે ઉપાધિ ઓછી લાવે છે આપણે ફ્રીજ નું કશું કર્યું નહિ કે આપડે પાડી લાયા ફ્રીજ નું કશું કર્યું નથી આફત ને એમ જ અને પછી મારી શાક ની મૂકે છે ને બંધાઈ ગયું હોય ચડતું નથી શાક મૂકે છે ને બંધ થઈ ગયું હોય ચડતું નથી બટાકા આવું કરી રાખે જે ભગે છે એવી વસ્તુ છે તેને નહીં આપણી જે વાત છે દાદા એ ચિંતનપૂર્વક મનનપૂર્વક સાંભળ્યું હોય કરવા માટે વાંચી જાય અહીં કરવાનું કોઈ હોય નહીં કોઈ સમજવાની જરૂર છે બીજા રોડ પર જશો નહીં એવું આપડે કહીએ તો પછી કઈ સમજી લીધું હોય તો એવું કામ થાય કે તમે દેખાડ લાવવા જરૂર નથી સમજાવના પાયા થી ઉપાધિ કરીએ છીએ ઉપાધિ વર્ગીને એવું સમજી લેવાનું ઉપાધિ છે ને ઉપાધિ જ છે પણ આપણે વગે નહીં એ જ સમજી લેવાનું બસ રાતે ઉગે ઉપાધિ આપણી પાસે હોય છે નહીં નહીં પણ આપણે આજુબાજુ વાળા ની મદદ કરીએ ને તો વધારે વાતાવરણ આપણને અનુકૂળ થાય એને બી એમ શાંતિ થાય, મદદ કરે મદદ ને આ પ્રોસેસ થી, આ પ્રોસેસ થી મદદ કરી ભાઈ. હા ભાઈ તું આમ કર, મને આમ ફાયદો થયો છે, કેમ કે રહેવા હું તો આપડે મનુષ્યો સાથે જ કાકીને પૂછેલો સર. પ્રાપ્ત પરિચય અને પ્રાપ્ત પરિચય હોય, પ્રાપ્ત પરિગ્રહ હોય, એનો વાંધો નથી આવતા. નવા નવા લખણો કહે કે નવા લખણો કે ન તે પહેલા આપણે સહી કર્યાથી ચેન્જને બેઠો તો પણ એની પર એ ભલે હોય તો એની પર પ્રેમ ના રાખો કે આ સારી વસ્તુ છે, હું તો અભિપ્રાય છોડી દો. આપણી સમજણ છે એ બીજા ને આપડે નથી કરી શકતા, કેમ કે એમની પાસે આજ્ઞા કોઈને કહેવાય. આ તો એક આટલા સમજદાર માણસો ની પાસે આ સાપેક્ષ વાત છે, કેવી છે આટલા બધા. એમ કે છે કે કોઈ એમ કે જલારામ પાસે જવાથી માફી, એમને માન્યતા હોય એટલું જ નહીં, ના માન્યતા હોય એમને કહેવાય નહીં. આ વસ્તુ એકાંતિક છે, એકાંતિક એટલે અમુક જ માણસ ની વાત થાય. બિલકુલ. હા તો અમુક જ માણસ, આપણે ફેમિલી, આજે આ ફેમિલી કરીએ એટલે ફેમિલી ખૂટતી વાત છે. આ બાર તો હું કહું કે આ બધું બરોબર છે, શું લોકો મનમુરત છે, આ કે અરજી ઉડાવી ચાલો છે કે શું મને બીજો કિલકુલ કિલકુલ કરી જાય છે. પણ આ તો આપડી આ ફેમિલી ના તમારા પોતાના ઉપર લઈ ગયા છે ના પોતાના ઉપર નહીં, એમને એવી સિમ્પલ થવી જોઈએ કે જેથી કરીને સામાન્ય સમજાવી શકાય. ના સમજાવવાની જરૂર નથી, આ સમજાવવાની ચીજ નથી. આ તો આપડે આ એકાંતિક એટલે આપડે પ્રાઇવેટ એમ છે કે આપણને મને મદદ મળી સમજો મળી ગઈ, પણ બીજા બે જણા સાથે કામ કરતા હોય એ બી જો મારી જેમ સમજે તો આખા બધાનું પેલું થઈ જાય. આપડે ઉપાધિ ઓછી કરવી છે, આપડે પાંચ આજ્ઞા છે ને એ ઉપાધિ રાખેવાના, ઉપાધિ હોય છે. હા તો પંખો મારી જાત ઉપર લીધેલો છે, મને મારે શું થાય છે કે પંખો પહેલા રાખતો એ સપન બીજા તમને ફોન કહેલો એ ખેતર નીકળતી રહેતો કાય, અને પંખો રાખતો નહીં. તમારા મિત્ર મંડળ આવે કે કે તમે પંખો ના રાખો, તમારે તો તપાસ પીધું છે, પણ અમારે શું થાય તમે ગોઠવો મારે ઉપયોગ બાદ રાખો એ મુશ્કેલી પડે. એટલે આ કયું એવું કે વાત મારી મારી વાત એટલે આ વાત ને તમે સમજ્યો એમ કર્યું. શું કહ્યું? પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી એવું માન મારા અનુભવમાં હિતકારી નથી. એટલે આપણા મહાત્મા અનુભવ હિતકારી નથી, સુખ કોળ છે બાના લોકો બાહ્ય સુખ કોળ છે, અને તમે આંતરિક સુખ કોળ છો. કયું? સનાતન કુમને કહો બીજી વસ્તુ માં તમને સ્પર્શ નહીં કરતો, સીધો ડિરેક્ટ સ્પર્શ નથી કરતો. હા, એ તો ડિરેક્ટ સ્પર્શ કરેલો છે. બીજા નું હશે ને, બીજું તો એમ એવું ઘરના માણસ ફ્રી આવે કે આપણને શું નુકસાન, બરાબર રૂપાળી ગયો આપડે ના પીએ, ના કહી દઈએ. ઘરના માણસ રેડિયો ફોન લાગતા હોય તેમાં આપણે શું લેવા દેવા, સગા થાય એમ ના થાય, આપણે શું લેવા. હા, એટલું બધાને સ્પર્શ કરે એ બધું. જરૂર હોતી નથી અંદર જે સુખ વસ્તુ હોય તો આપડે વાંધો નથી. આપડે તો આપડે બાર કેવો છે કે વાંધા વગર નો માર્ગ છે. કેવો વાંધા વધતા વગર. અને બહાર તો આપડે બોલીએ જ નહીં, બહાર તો એ બહાર જ સુખ જ જગત પડી રહ્યું. શું ફરી રહ્યું? બહાર નું જ સુખ ફરી રહ્યું છે. એમાં તો બોલે નઈ, એટલે સુખ એમ છે જે માને છે ત્યાં જ છે. અને અમારાથી પવન વગર રહેવાતું નથી, આપડે કઈ બરોબર એમ જ હોય. કેવું જો બને પંખો લાવજો એમ કહીએ. જો જેને જે હવે તેને તે વસ્તુ જ જરૂરિયાત છે. કેવું લાગે તો આપડે શું કરવું ત્યાં તેની વાત કરી ત્યાં તો શું કરવું જોઈએ. આવો એવો ભાવ ના દેખાય મારા. આપડે સ્થિતિને લેવું છે, પાછું જવાનું, પાછા બોલાવાના, એમને પાછું બીજી વખત જવાનું. નહી આપડે એમ કે એને કઈ પ્રશ્ન છે, કઈ ચિંતામાં હશે, કઈ એને કઈ બીજો કઈ વિચાર માં હશે. કારીગર હું તને કયા સંજોગ એવું કરશે, આમાં કારીગર માર્ગ જ નહીં. આવો પ્રેમાર માણસ કેવી રીતે આવું કરે છે? માટે આ કઈ સંજોગોમાં છે તે કારીગર હશે પાછું. એટલે આપણે જાણવા જઈએ આવું તેવું ના કરવાનું. તેથી બધું તમે સંજોગો સારા સારા સંજોગો ઉપર તમે એ કરો સંજોગો સારા સંજોગો ઉતર થાય, ખરાબ સંજોગો ઉપર થાય. અને તમે ઊંચા માણસ કેવા હોય છે, ગમે એવો ઘરમાં લડ્યો હોય નહીં તો તમે કામ મારું કામ હશે એ તમે આવો આવો એને બધું આવે ઘેર ખબર કરું તો તમે આવે એવું જાય. શું થાય માફી દેજો, તમે જાવ ના જાય માફી દેજો, તારે જાતે માફી દેજો. એટલે આપણે વિચાર કરવાની, કોઈનો દોષ થતો નથી, આપણે ધોરણ કેમ હતા આવા સાથે આમ કેમ ફેરફાર છે એવું થયું. આપણે બધું લાગુ ચાલે કે ફેરફાર કેમ થયું, જે છે તે બીજા ફેર નહીં. એ સંજોગવાદી માર્ગ સંજોગવાદી માર્ગ અમારે થોડો હા નિકાલી બાબત છે. એને જે થઈ ને તમને અમારે સર ના કરે, તમે અમે જે કા જે નિકાલ ની કોઠી કરી લીધું. સહન શક્તિ ચાલી ગઈ દાદા, કાલે સહન શક્તિ ચાલી ગઈ. ઓફિસ માં મોટા બનાવવા ના હોય એ ઘરે જઈએ અને બહેની સાથે વાતો કરીએ કે આ ખાવાનું નથી, આ ખાવાનું નથી, આ ખાવાનું નથી, સારી ફેંકી દઈએ બધું થાય. પછી બહેની છોકરાઓ ટાકે, એનું નામ કીતી ટ્રાન્સફર ટાકે. એટલે આ યુરોપ માંથી અક્રમ માર્ગ આ જ કાઢ્યો છે કે તમારી ઓફિસ માં તમે પહોંચી નથી શક્યા એટલે ઘરે જે શાંતિ છે ત્યાં જઈને કરો છો. આપણી અશક્તિ નું કારણ છે, પ્રેમ એના એ જ છે. પ્રોબ્લેમ કઈ તો સુધરો નથી, આજે સુધરી ગયા. આપણું વિજ્ઞાન શું કે છે એવું નહીં કેતું, આપણું વિજ્ઞાન એવું કે છે કે તમે સુધાર્થમાં થયા, તમારા શક્તિ રહી, તમે શુદ્ધ જ છો. હા, રે શક્તિ છે તે પહેલાની ચાર થયેલી છે, ત્યારે ડિસ્ચાર્જ થયેલી ત્યારે જોયા. આપણું વિજ્ઞાન આવું કે હવે ક્રોધ કોને કહેવાય કે જેની પાછળ એની પાછળ સ્વાતો હોય અને હિંસક ભાવ હોય, કેવો એની પાછળ કેવો હોય? હિંસક ભાવ અને સ્વાતો હોય. સ્વાતો એટલે બીજા વ્યવહારમાં એના પર આપણી નજર પગડેલી હોય, બીજા ને નજર એના ઉપર અસર પગડેલી હોય. સ્વાતો તમે પછી નજર પગડી દઈ, તમારી પગડી નથી જો સ્વાતો નથી, હિંસક ભાવ નથી એની પાસે, એ ક્રોધ નથી. આ કાયદેની વસ્તુ છે, આ ડિસ્ચાર્જ વસ્તુ છે. શું છે? અને જે ડાર્ક ક્રોધ તો કેવો હોય? લોક કે છે ક્રોધ કે એમને હિંસક ભાવ સહિત અને ચોંતો હોય, એને ચોંતો રહે, બે ત્રણ ચાર નિકાલ ના થાય તો સુધી એને ચોંતો રહ્યા જ છે. એને આમાં દાદા શું હતું? આજે જે કઈ કહો આપણે કહી ને, આ પૂરો જન્મ ના પુણ્ય બારો કે એના ચાર માણસો ઉપર વિશ્વાસ મૂક્યો, એ લોકો એ ચેકો પોતાના ખાનામાં 35,000 રૂપિયા ના કિલો ભર્યો કે લોહી વગર નો કિલો હતો? બિલકુલ બિલકુલ નહીં. અરે હકીકત તો એવી હતી દાદા, કારણ કે હિંસક ભાવ સહિત ક્રોધ હોય. કેવો હોય? એક વખતે ક્રોધ ક્યાં આગળ મારો ક્રોધ કયો હોય? પ્રેમ વાળો ક્રોધ અને આપડો અહી ભાવ ભાવ નીકાળી હોય એ માણસ ને ભૂલી ગયા હોય, 10 વર્ષ સુધી ભૂલી ગયા હોય, પણ સુરત માં 12 વર્ષે આપણે ભેગો થાય તો તો એ ચોંતો હશે બરાબર, ચોંતો ના હોય. રાતે સ્ત્રી પુરુષ બે લડ્યા હોય, સ્ત્રી ને પુરુષ બે લડ્યા હોય રાત્રે ખુબ, અને હવાર માં ચા મુક્તિ ખાતે સ્ત્રી આમ કંકો માંથી પર મૂકે એટલે ચોંતો થાય. લોકો અંદર અંદર બધા નક્કી કરતા હતા કે આ વાત મહેતા પાસે જવી ના જોવે, એ બધાને એકબીજાને કહી આવેલા અઠવાડિયા થી આ વાત સાહેબ પાસે જવી ના જોવે, એવા મને સાહેબ આવી ગયો પાછો. એટલે એ પૂછાઈ ગયું, પણ મેં બોલો ચોપડો લાંબો કાઢ્યો, આ આમ કેમ થાય બધી વસ્તુ? ત્યારે એ પછી કે તો તમને એક વાત કરવાની છે. હવે એ વખતે પતી જશે, મારી બેઠા છે કે આ વ્યવહારમાં કે ગુસ્સો હિતકારી છે એની ભૂલ છે. ગુસ્સો કોઈ દાડો હિતકારી હોય શકે જ નહીં, એ ગુસ્સો કરનારી નબળી છે અને લોકો વધારે નબળા થાય છે. એ તો અવળા પાસે ફરી કરે છે, અફીણ ની જેવું છે, અફીણ ની જેવું છે કે આજે આજનો ગુસ્સો કાલનો ચક્કો વધવાનો છે. આ બધી ઉદ્દેશ વસ્તુઓ છે, ગુસ્સો ના હોય ઉત્તમ ગુણ છે. શું છે? કારણ કે એનું એ પગલ ફળ થઈ શકે, આ તો પગલ ફળ ના થયું એટલે ગુસ્સો, પગલ પગલ થઈ ગયું એટલે ગુસ્સો. આપણે વિચારવું તો છે, વિચારવું ના